પદ નંબર 72 મુક્તિ સુખ છ. દાદા દાદા બોલું અને નિજાત્મા જ મહે કે દાદા દાદા બોલું અને નિજાત્મા જ મહે કે અનંત પરદેશી આવરણો તૂટે અનંત પરદેશી આવરણો તૂટે દાદા દાદા બોલું અને નિજાત્મા જ મહે કે નીર જરે સુરમન પરમણુ નિકાલી ભાવમાન સમૃદ્ધિ શ્રીકાર અબાધિ સત્સંગ પ્રતિબોધે પ્રત્યેક સમયે રૂપાતીત સૌરભ હાજરીથી બહે કે રૂપાતીત સૌરભ હાજરીથી બહે કે દાદા દાદા બોલું અને નિજાત્મા જ મહે કે અનંત પરદેશી આવરણો તૂટે દાદા દાદા બોલું અને નિજાત્મા જ મહે કે જેનું ઠર્યું અંતર બીજાને એ ઠારે ચરે નહીં છાક તેવો અને કોને તારે મોક્ષ સ્વરૂપ દાદા કુમારી જો સહેજે છેલ્લો જ્ઞાન અવતાર નાટકને સમજે દાદા દાદા બોલું અને નિજાત્મા જ મહે કે દેવલોક જંખે છે સત્સંગ કાયમ મનુષ્યોને પૂર સદ હોય નહીં કાયમ બ્રહ્માંડે જ્ઞાની પોતે પરમાણુ ફેંકે વિલક્ષણ જિજ્ઞાસુ દાદાને ઓળખે હો વિલક્ષણ જિજ્ઞાસુ દાદાને ઓળખે દાદા દાદા બોલું અને નિજાત્મા જ મહે કે આંખોએ માનેલું નજદીક છે તે જ્ઞાની ઓળખાવે પછી જાવું નહીં દૂરે આંખોએ માનેલું નજદીક છે તે જ્ઞાની ઓળખાવે પછી જાવું નહીં દૂરે ભગવાન પોતે બેઠા મંદિર સીતે કાયમ સમાધિ છે જ્ઞાન સ્વરૂપે કાયમ સમાધિ છે જ્ઞાન સ્વરૂપે દાદા દાદા બોલું અને નિજાત્મા જ મહે કે પર કાયા પરવેશ વાંચેલું પૂર્વે અહીંયા તો પ્રત્યક્ષ દાદા કવિ કલમે અચરજ દેખે તેથી નવનીત કહે છે પેલા કોણ સુણ તું તું ગાયત નીકેટે દાદા દાદા બોલું અને નિજાત્મા જ મહે છે ગમે ત્યાંથી ગાશું તોય દાદાજી પોખે ગમે ત્યાંથી ગાશું તોય દાદાજી પોખે આપણા પદો જીવમાં સમો લાગેલે છે આપણા પદો જીવમાં સમો લાગેલે છે દાદા દાદા બોલું અને નિજાત્મા જ મહે કે અનંત પરદેશી આવરણો તૂટે જેનું ઠર્યું અંતર બીજાને એ ઠારે ચરે નહીં છાક તેવો અને કોને તારે દાદા દાદા બોલું અને નિજાત્મા જ મહે કે પદ નંબર 22 નથી ફાહી છે પૂજા પાણી નથી હાથાપના પિંજન અમે તો ગાઈશું કેવળ મનુષ્યના ભવ માહે તુજા ખરેખર શુદ્ધ પ્રેમીઓ સહુના ગુણ ના દેખે અમારો વી